આત્મા શું છે એવું જાણે બધું જાણવાનું બાકી છે. કારણ જીવ સુખ હોય છે, સુખ ને ભળે છે. શું ભળે છે? શું મનુષ્ય એકલા બીજા બધા જાણવા મળવા બધા ભળે. નાના નાના જીવડાઓ બધા અને ઝાડ પણ એ પણ જેમાં સુખ જ ખોળે. કોઈને દુઃખ ગમતું નથી. હવે સુખ આત્મા છે, આત્માને જાણીએ ત્યાર પછી સુખ આપણને ઉત્પન્ન થાય કાયમ. આરોપિત ભાવ છે. હું દામોદર છું, અરો ધસરો છું, અરો મામો છું, કાકા છું, એ બધું આરોપિત ભાવ છે. એનો આરોપ નામો ઘડાય છે આપણે તમે. એને કર્મ કહે છે. શું કહે છે? કર્મ. કર્મ બંધે છે તે આરોપ નામા થી એ જ કર્મ. હું નાયબી છું, તે નાયબી છું એમ માને એ દિલીપ થી જે કરીએ એ બધી કર્મ આપણે બંધાયા કરે. અને આપણે શું છે જાણ્યા પછી પછી કર્મ બંધાય નહીં. આ તો ચાર થયા કરે છે અને ડિસ્ચાર્જ થયા કરે છે. ચાર થયા કરે છે, ડિસ્ચાર્જ થયા કરે છે. અને જ્ઞાની પાસે જ્ઞાન લીધા પછી ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ એટલું થાય. શું થાય? ચિંતા ચિંતા કરી થાય. એક સરસ ચિંતા કરવા લાગે તમને ખાતરી થઈ જાય કે હાથી કરશે જાદુ કરશે એવું લાગે. નહીં તો સાચું જ લાગે. પણ સાચું જ લાગે ને? સાચું સાચું જ લાગે. એક સારું જાદુગર ના કર્યું. જાદુ કરી શકે એવું જ કરી શકે. કરી શકે. હા એવા છે. માટે એક સારા બધી સાધુ ના માનશે. સાધુ તો કાયમ મળે ને. પણ આ તો પરમાનન્ટ. હા પરમાનન્ટ. કારણ તમે પોતે પરમાનન્ટ છો. પણ તમે દામોદર થયા એટલે હું મને આમ થઈ જશે. દામોદર થયા તેના ઢેર ફતે તો ઉભો થયો. ડાક્ટરે કે છે સાહેબ મને બતાવજો. અરે હું ડાક્ટર આવ્યા એના એના મા મરી શું બોલતો રા તમને કઈ માફ કરો કે તમે એમને બધા ક્યારે વાત કરો ના તમારે બધા વાંકડા આવ્યા કે નોકરી હવે નહીં એ એમની સ્થિતિ એવી હતી મારી સ્થિતિ એવી હતી. મેં તો બધી ધંધે પાડી ને. સિદ્ધાર્થમાં શું છે કે સિદ્ધાર્થમાં નું રિયલાઇઝ થવું છે. તમે સિદ્ધાર્થમાં એમને બોલે કામ માં ના લાગે. સિદ્ધાર્થમાં ને આપણું જરૂર સિદ્ધાર્થમાં છે પણ તમે બોલવાથી ના ચાલે. એ જરૂર રિયલાઇઝ થવું છે. કેવું રિયલાઇઝેશન થવા માટે શું કરવું? એને માટે શું કરે? તારી પાસે તમે બોલાવો ને સોમવાર રવિવાર તમે આવો તમને રિયલાઇઝ કરી આવો. એટલે રિયલાઇઝ એટલે પછી અનુભવ થાય. શું થાય? આત્માનો અનુભવ કરો છો ને તો એક જ દાડો તમારે આત્માનો અનુભવ બીજા હવામાં જ અનુભવ થશે. જે અનુભવ કરોડો અવતાર એવા થાય એ જ્ઞાની દૃષ્ટિકોણ એક જ એક જ કલાકમાં થઈ જાય. કેવું? કારણ કે જ્ઞાની પુરુષ એ જગત નું લાયસન્સ ધરાવે છે. શું ધરાવે છે? લાયસન્સ. કારણ કે ચાર વેદ ના ચાર વેદ થી ઉપર છે. હું જાણું છું મારું બધા દુઃખ થાય. જાણ્યું તો એનું નામ કહેવાય કે ઠોકર ના લાગે, પ્રકાશ થાય. માટે અમે તમને પ્રકાશ કહી આપીએ. બધું અજ્ઞાન જ્ઞાન પાપો જોઈ નાખવા પડે. પછી બહુ સારી તો ના કહેવાય પણ આમ સારી રહે છે. કોઈની જોડે આમ ક્યારેક ક્યારેક વાત જે ન કરવી જોઈએ તે આમ થઈ જાય છે. પછી તરત જ પછી પાછળની જાગૃતિ આવી જાય છે. અને ક્યારેક વચ્ચે હોય છે અને ક્યારેક પહેલા પણ હોય છે. એટલે કન્ટિન્યુઅસ હંમેશ પહેલા જાગૃતિ નથી કે હું શુદ્ધ જ છું, જગત નિર્દોષ જ છે, થઈ રહ્યું છે કે વ્યવસ્થિત જ છે. એ બધું પાછળથી કે વચમાં આવે. પહેલાથી જો એવું રહેતું હોય તો પછી એટલામાં થાય જ નહીં. ક્યારે અભ્યાસ કરો ને અઘરો પડેલો વાર લાગે ને. દુઃખ થાય તેનું આપડે જોવાનું નહીં, સંસારમાં દુઃખ ના થવું જોઈએ. સંસારમાં આપણે રીતે કોઈ દુઃખ ના થાય એ સાથે ધર્મનું દુઃખ થાય તેને આપણે શું કરીએ? ભાવ તો કઈ થવો જ નથી, બધે જ ભાવ અને ભાવ વધારે ભાવ નહીં. એટલે ભાવ આવ્યો તો જગ્યા પર જગ્યા ના જાય સારું. હા હેતુ સારો હોય પણ તો બીજા ઉપર ડિપ્રેસ એ ના અભાવ તો ના લાવે, બધા સંભાવ નિકાલ કરવો પડે. કેવું એ ભાઈ નો સંભાવ નિકાલ ના કરવો પડે એ આવી એટલે સાહેબ કહેવાય અમને મમ્મી જવાનું ગમે નહી તેવી નાખીએ રોજ થાય છે, મને નથી થતો બીજા ને થાય છે. રોજ થાય છે પણ એ પરિણામ છે. આજના મારા પરિણામ નથી આ બરોબર, હું તો આજે શુદ્ધાત્મા છું બરોબર, આ કરતો હું નથી. આ પેલાનો પરિણામ હું જાય કરું છું, આ જે ભોગો તો હોય તો ભોગવી પડે. આજે એમ કે મને ક્રોધ થયો તો ફરી ફરી પાછું બગડી ગયું બધું, એટલે શુદ્ધાત્મા બોલો. ગમે તેવું હાલ ખોટું થઈ જાય એટલે પણ શુદ્ધ જ છું જ છું, એ થાય છે એનો કરતા હું નથી. સ્થાનિક 100 6 71 મહાત્મા ભાવુભાઈ માટે વડોદરા આપણે ચિત્ત શુદ્ધિ નિર્માણ રાખવામાં શું કરવું પડે? અજ્ઞાને એવું પડે, એ આવવું પડે. અજ્ઞાને એ જ અમારે શુદ્ધિને સંપૂર્ણ શું કરે પછી કશું અડે નહીં. ચરણ અડ્યું હોય તો આવું જ અગર વરસાદ પડશે માટે આમ કરીએ તો શું એ વિકલ્પ કહેવાય? સહજ ભાવે વિચારીને તો કરવું જ પડે ને, બધું વિચારીને કર્યા પછી બને તે સાચું, પણ આ વિચારવું તે શું ડખો કર્યો કે વિકલ્પ કર્યો કહેવાય? એ તો બધું કહ્યું ને એ વિકલ્પ જયારે જ્ઞાન મારી દીધું તેને એ બધો વિકલ્પ જ કહેવાય તો પડે ને. અને જ્ઞાન લીધું તેનો વિકલ્પ તો આપણે વિકલ્પ નો સાચો અર્થ બતાવીએ. નહી તો સમજ્યા પડે વ્યવહારમાંથી નીકળ આપણે કઈ વાત થાય એ ડખો કર્યો પાસે આવું કેમ બોલ્યા સામાન્ય કઈ કોઈ સદાચાર ભાવનું કે અગાશીમાં સત્સંગ રાખવો છે તો હું કહું કે ભાઈ ચોમાસું છે વરસાદ પડશે તો બાબુ ભાઈ કે એ ડખો કર્યો વિકલ્પ કર્યો એને દરેક કામ કેટલીક વખત એ થઈ ગયું આવે એ વિચાર આવે ના આવે કઈ એના અત્યારે એમ કોઈ પ્રિકોશન લેવાની જ નહીં સંકલ્પ વિકલ્પ કરવાની પ્રિકોશન લેનાર કોણ અમારો હવે કોણ લેનાર પ્રિકોશન લેનાર આ લોકોને પ્રિકોશન લેવી પડે ના હવે થઈ પડે તે જ વિચાર ના થડે તે જ એક્સિડન્ટ થાય છે તો આખું જગત પ્રિકોશન લઈને આવે જગત એમ મહેનત ચાલ્યા કરે જો તમે જ્ઞાન લીધેલું છે તો જગત એમ મહેનત ચાલે છે જ્ઞાન લીધેલું નહીં તો વાત કરાવું પડે કાળજી કરતા ભાવ નથી પણ ઓટોમેટિક થાય ને રિફ્લેક્ટ એક્શન થી થાય કોઈ હમણાં આવ્યો ગાડી ગાડી ચલાવતો થઈ જાય ને તે અજાયબી થઈ જાય તમે બીજો જ્ઞાન સમજાવે તમે વ્યક્તિ કોણ રહ્યા એ કોણ હોય તમે કોણ છો તમે સિદ્ધાર્થ માં છો કે તમે મન ખરું ને તમે મન તમે કહો છો પણ તમે કોણ તો વચ્ચે ભગવાન ની જોડે મન છે મન તો તું એ ના પડી જાય મન તો એમને કુદરતી રીતે વિચાર કરે ના કરે કોઈ વખત તમારે જાતે થોડાક રહો છો ગુજરાત માં રહો છો અમારે રહો છો એ કચાર રહી છે ધીમે ધીમે નીકળી જશે બહુ બધા બહુ બધી કચાર હતી ને એ તો પેલો વિચાર આવે છે એટલે સતત જતો રહે છે અગર નવકાર મંત્ર બોલાય છે કોઈ પણ વસ્તુ નો બેઠા હોઈએ તો વિચાર આવે એકદમ અંદાજો કોણ તો જતો રહે કોણ તો નવકાર મંત્ર બોલી જાય છે તમારે વચ્ચે કોણ છો મારું તમે તમે વિચારી છે આમ તો અમે છીએ એના તો ભગવાન હપ્તા યાદ છીએ તમને જ્ઞાન આધાર્થમાં છો વ્યવહાર થી નટું બી છે પણ જ્ઞાન બધાને એટલું પચવું આવું જોઈએ ને તો એટલું તો તમારે જેવા થઈ જાય જો એટલી જાગૃતિ બધાને વર્તતી હોય કે 24 કલાક નિરંતર થતો તો કેવળ જ્ઞાન થઈ જાત ને પણ એટલું રહેતું નથી કેવળ જ્ઞાન બાબુ જો તમારા જેવું જો નિરંતર હોય નિરંતર 24 કલાક એવું ન હોય મારા જેવું જ રહેવું છે આપણે આ જ્ઞાન આપણું જો ભાઈ દોરદાય ના થાય ને તો મારા જેવું જ રહેવું છે ને ઘણા રહે પણ દોરદાય થવાય છે એવું શું નહીં ઘણા તેના સાથે વાનું ને તેના સાથે વાનું નિરંતર એ જ્ઞાન એટલું તો કેવળ જ્ઞાન થઈ જાય ને, પછી બાકી ભાન જ ના થઈ જાય. વિકલ્પ નથી એ ખરેખર, એ તો ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એનો વિકલ્પ કેવાય કે વિકલ્પ પોતે માની બેઠો છે હું છું બહુભાઈ, એટલે આ વિકલ્પ કેવાય તો. અને નહીં તો એ વિકલ્પ તો નિર્વિકલ્પ થાય જ નહીં કોઈ દાખલો. એને વિકલ્પ કે છે ને એ નિર્વિકલ્પ થાય, અને એ નિર્વિકલ્પ થાય એટલે તળબુચું થઈ જાય. આપણે તો ઘણા માણસ તળબુચા જેવા થઈ ગયેલા, કશું જ નહીં વિચાર ના આવવાનું જ્ઞાન પામ્યા નથી. મોડું મળ્યા મળ્યું એટલે લોકોને આનંદ થાય, પણ પૂછે એટલે કશું જ ના હોય. આપણે ના પડે ને, અંદર તો શાંતિ વર્તા પીએ છે, છેલ્લા અવતાર માં તો પણ ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય. એ ફક્ત ગોઠવ વાળું મન ના હોય, જે વખતે જે તેવું હોય બસ, પછી અમે ઇન્ટ્રિયા નહીં કે લાવવા. અને તમને તો કઈ વિચાર આવે ને તો પાંચ કલાક સુધી અડધો અડધો કલાક તેમાં જ હોય, તો જે વિચાર આવે તેમાં જ તમે આખા હોય, એક જ માછી એને ગાંઠ કહેવાય. જે પેલી માછી છે તે પલખાને આજુબાજુ ખજે ભમે કરે એને ગાંઠ કહેવાય. એવું એવું જ્ઞાન એમ ના હોય. કેટલી બધી રીતે ઉતાવળ કરે નહી, ખોટી ઉતાવળ કરે. જયારે જેને પ્રકૃતિ છે પ્રકૃતિ છોડે નહીં, પ્રકૃતિ ભોગવે સમજી લેવાનું કે આ પ્રકૃતિ માં અમારે કરવું, કેટલું સમજી લેવાનું. પ્રકૃતિ આડી ઘણી બધી બોલી બાજી ને બહાર બધે ઘણી છૂટી ઘણી છૂટી આ તો પાન કરી બધા દિશા નો વાહડો નહીં, બધા તમારા આવડી અડકો છે તો એ વાહડો બની જાય. કે અહંકાર એ કરીને બધા વિચાર જે કરે એ બધા શું કરવું, શું મનમાં મનના વિચાર ને અહંકાર એકાકાર થાય, સંકલ્પ વિકલ્પ તો એ નથી. વિચારો હું બાહુભાઈ હું આમ તેમ હું નો આરોપ એ બધો વિકલ્પ, અને મારા નો આરોપ એ બધો સંકલ્પ. કે જગત ની ભાષામાં આ અર્થ જ નથી સમજતો, જોડે ને આખો અર્થ જ બફાઈ ગયો. નાની ના જે શબ્દો છે ને એ બધાને રૂઢ કરી નાખ્યા છે. રૂઢ કે નહીં અડચણ ના આવે એવું ચાલા ભૂલી જાય તો ભરો જગત ના મોટા સાધુ આચારી વખતે ચાલા થઈ જાય. જમતા માટલા માં પાણી રેડો તમે તો ઘડિયાળ નું મોઢું, પણ હવા નું અડધું થઈ જાય. જમતા માટલા કહેવાય હાથી માં આપણા તો તેવડે ને તેવડે ખોખું મોટું એટલે બતાવી શકાય. આપણે ભગવાન નું સ્વરૂપ આપણે દેખાય. એવી એક જ છે એ જુદે તમને લાગે, જુદે તમને જુદે લાગે. આ મહાદેવ જુદા, આ જુદા હનુમાન જુદા, ગણપતિ જુદા, એવું લાગે. પણ એવું હતું નથી, શાંતિ કરે તમે, શાંતિ કરે છે. 15 મિનિટ સુધી બસ બધા જેટલા જેટલા વાક્ય લખ્યા છે ને એ બધા આત્મા પ્રાપ્ત કરવાના છે. એ પ્રમાણે થઈ ગયું છે કે નહીં એ તો જોઈ લેવાનું આપણે. એ પ્રમાણે થઈ ગયું છે બધું, વાંધો વચ્ચે રહ્યો નથી. બિલકુલ બિલકુલ નહીં, વાંધા વચ્ચે અજ્ઞાન માન્યતા લીધે જ ઉભું છે. અધિકાર બેઝમેન્ટ જ એ છે, અજ્ઞાન માન્યતા એનું બેઝમેન્ટ છે. એનાથી એનું પરિણામ વાંધા વચ્ચે આવે છે. દુકાળમાં લખી નાખી કહીએ નહીં, શ્વાસમાં લોકો બાર કુવા બહાર કે તને વાંધો નહીં, એ વાંધો ના આવે કે લાગી છે. અને અલૌકિક દ્રષ્ટિમાં બહુ ભેદ, ઘેર વાંધા વાંચતા નહીં પડતા કોઈ જાત ને એનો આ સભા નું મૂળ બેઝિક શું હતું? કરીએ આ બધું વ્યવસ્થિત છે ને દાદા? જમીન કોઈ બેહો પડે તો ચાલે. એ વાંધા વચ્ચા થતા રહીએ. તમારે કેમ છે? દેશમાંથી આવ્યા છે? આનંદ કેમ મળી જાય છે? તને તને નુકસાન થયું ભાઈ, નુકસાન થાય છે. મારે એવું લેવું છે, હા હવે દેખાય છે, નથી આવતું. તારે શું કરવું છે? બહાર કઈ આનંદ નથી? બહાર બધા બહુ આનંદ છે ને? નથી બહાર, નથી સિનેમામાં આનંદ છે, આ બધા ખાવા પીવા નથી આનંદ બધા આવતો. મને નથી લાગતું. આ બધા અંદર નો આનંદ છે. એટલે બહાર નો બાહ્ય આનંદ તારે જોયે છે કે અંદર નો? અંદર નો. મને અંદર નો જોઈએ. એમ તારે કાકા દીકરો એને કેવી રીતે સમજણ પડી આવી? આ જોઈ જોઈને આ બધું જોયું બધું. તો પણ તારા ફાધર તેલ લાવું તો જ આપીએ, અમે એમને એમ ના આપીએ. તો વડીલ વાડીલ બધું હોય ત્યાં ભાઈ, નથી પાછું ખોઈ નાખું. નહીં ખોઈ નાખું. તારા ફાધરને કહેવાનું ભાઈ આવી રીતે તો અહીં છે, અંદરનું સુખ જોઈએ છે કે નહીં જોઈએ? તું જોડે છે? તારા ફાધરને ખાસ જોઈએ જરૂર કરી? બધાને જોડે, બધાને જોઈએ. મને તેલ લાગે તેવી રાજા આપણે સરનામું આપીએ ને? હા, એને પરીક્ષા હારી જ કરી. આવું લગનમાં કોઈ દરે આવવાના? તો મને એમ કે એ મોડું થઈ આવે ત્યારે માટે આજે જ આપો. કાલે આપી દે. કાલે કાલે તો રહેવાના છો? કયા પ્રમાણે કરવું જોઈએ જો પછી રહી જાવ પાછા. પછી જબરજસ્તી સહી કરાવે એમ ભલીવાર ના આવે. જ્ઞાની પુરુષ કરી આવે સહી, ભલીવાર ના આવે. ભત્રીજો કઈ નહીં જતું કે છે કે આ બધા પર આનંદ કેમ દેખાય છે? કે છે આ શું છે? કે છે એટલે ખાસ આવું તો એટલા માટે દીપક ને હે સાહેબ બાબા છે, સમજો ને? એટલે એક થી કલ્પવાથી વહી અહીં સત્ય સાહેબ બાબા એકલા નથી. અહીં તો કૃષ્ણ ભગવાન છે, મહાવીર છે, બધું જ અહીં છે. તારે કયું જોઈએ છે? સત્ય સાહેબ બાબા આવી ગયા કેવું બીજા આનંદ જોઈએ હાથ. સર્જન માટે છે. શું છે આ? તો વિસર્જન સર્જન છે ને, તેનું વિસર્જન થાય છે. શું થાય છે? સર્જન માટે જગત છે. કશો ગોળ રાખવો નહીં ખોટો. ખોટા ભાઈ તને થતા છે? આમ થઈ જશે, તેમ થઈ જશે, એવું બહુ કમ? હે બહુ ઓછા? અને પેલો હમદર વાત આમ જોઈએ તેમ જોઈએ તેમ જોઈએ ભલે કહેતા આપણે શું છે? ગોટે ચડી જાય તે અહીં ના ચાલે. તીર્થંકર ભગવાનને માનીને ચાલેલા પહેલા? તીર્થંકર પહેલા ભગવાનને માનીને ચાલેલા ને પહેલા? કે જ્ઞાન થતા પહેલા? ના, જ્ઞાન થતા પહેલા તો ચાલે છે ને? ના, એ તીર્થંકર તો ધર્મથી તીર્થંકર જેવા હોય. જન્મથી તીર્થંકર જેવા હોય. થોડું જ્ઞાન ના થયું તો હોય એટલે એ તો માને જ નહીં એવું. તેવું એની પાસે આત્મ તીર્થંકર તો ભગવાન માને જ નહીં ક્યારેય પણ. આ બીજા બધા આનંદ શબ્દ લોકો એ માનેલા છે બધા પહેલા નહીં, એટલે જન્મથી જ હોય એવું કે છે. જાણો છો? ભડકેલો ઘોડો હોય, ભડકેલો ઘોડો, ઘોડાધારી નો ભડકેલો ઘોડો, અને ઘોડા બંદૂકીઓ ટેટો ફોડે તો શું થાય? દશા તેવી માણસો ને દશા થઈ છે. આ મનુષ્ય ની દશા આખો દાડો ભડકાત ભડકાત, ઘણું ઘોડું ભડકેલું હોય ને એમાં ઊંધું જ નાખે બધું ઊંધું નાખે એવું થઈ ગયું. શું થાય? આ સમય ને સંજોગ એવા છે. આ સમય એવો છે, સંજોગ એવા છે. એટલે મારા સિદ્ધ પરીક્ષા કરે, ઈર્ષા હોય, ચોગત ની શાંતિ હોય, તાર પરીક્ષા કરે. પરીક્ષા એટલે અમારે જાતે બોલવું પડે કે અમે જ્ઞાની છીએ. શું કહેવું પડે? જાતે બોલવું પડે. કારણ ઝેરી છે ને એટલે ઈરાદો કરવું પડે છે. ઝેરી ને સમજણ નથી એટલે ઈરાદો કરવું પડે છે. શું થાય છે આ બંધન છે એ ગમે જ નહીં. કોઈ જીવને બંધન ગમે નહીં. બંધન કેવી રીતે તૂટે એની ખબર નથી. આ બંધન કોણ તોડે? કે મોક્ષ દાતા પુરુષ. બસ એક જ્ઞાની પુરુષ હોય મોક્ષ નું દાન આપવા આવેલો હોય, પોતે મુક્ત ભાવે રહેતા હોય, પોતે મોક્ષ માં જ હોય, છતાં બીજાને મોક્ષ આપી શકે. મોક્ષ દાતા પુરુષ કહેવાય. ત્યાં બોલું પોતે શાશ્વત અને અશાશ્વત માં પે અને એમાં મૂંઝવાય. પછી મૂંઝા માં પછી ક્યાં જાય? પણ નીકળે છે અમારી પાંચ આજ્ઞા માંથી એક પાર તો છે. એ તો કદી જેવું છે, એક પાર તો પાંચે આવે. હા, એક પાર એટલે પછી પાંચે આવી જાય. પછી આ સપનું છે, આના કરતા આગળ સાચું છે. તો આ સપનું જ છે. આ ત્રણ વાંખનું ઉગાડું સપનું છે, ઉગાડી વાંખનું પેલું બંધ વાંખનું સપનું છે. એને શું પૂછવું બીજું? બસ આ સપન જ છે. પણ આ જગતે માન્યું છે એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે કે આ સાચું છે. બાકી આગળ તો સપનો આ સપન જ છે. હજુ આગળ જાગવું પડશે આપણે કોણ છે તે. તું કોણ છે જાણ્યું છે? શું જાણ્યું છે? સંઘપતિ ને તેનો પ્રેસિડેન્ટ હોય ને તેમનો હાથમાં આપે ને. હા, પછી લાયા કેવા બાંધવું? પથરે બંધાય ના બંધાય? કેમ ઉપાસન મહારાજ ઉપાસન માં પછી અમે ગાય ને બાંધવી પડે ને? બાંધવી તો પડે. એને પાછું ફરી જવા ભરે કે હવે શું કરવું? કે છે મારો તો લાયા છોડાય તો લાયા આપડે, હવે શું કરવું? સાહેબ ભાઈ એ દાન માં આપી દો કોઈ બ્રાહ્મણ ને. શું કરે? બ્રાહ્મણ ને દાન માં આપે. વિચાર તો સારો કરે બધા વિચાર આવ્યો. બ્રાહ્મણ ને દાન માં આપ્યું બે ગાયો, બે બ્રાહ્મણો ને. હા, કસાઈ તો પાંચસો પાંચસો રૂપિયા 1000 રૂપિયા લઈને બેઠો છે ને. હા, એને એને જઈ ના રૂપિયા કસાઈ તપાસ કરે તો આ ગાયો લઈ ગયા બેઠો પછી ક્યાં લઈ જવાના છે? એટલે ક્યાં ક્યાં વેચી દે? ખોરી કાઢી ક્યાં? એક લક્ષ્મીચંદ્ર વેચી છે, લક્ષ્મીશંકર ને વેચી છે, એક ચંદ્રશંકર ને વેચી છે. ખોઈ લાવ્યો, ખોઈ લઈને કસાઈ રાતે તો ગયો. આગલી રાતે કહ્યું કે મારા ગાય ને શું કરશો તમે? ₹200 પાછી લાગ્યો, 400 માં પાછી લાગ્યો, 1000 જઈને પછી દીધા. આપણે શું અનુભવ કાઢ્યો? ગાય બચી નહી, ગાય બચી નહી. અને એ તો બહુ કમાયો, એને એન્ટરટેનમેન્ટ બન્યું. એન્કરેજમેન્ટ મળે, હવે ફરી સોદા આવે કરે, તે અત્યાર સુધી આ ચાલતું હતું. આવું બધું બતાવો છે ને, બતાવતા બાપા તો માં ને બતાય કર્મ કઈ થી પાછા જોવા બતાવનારા માહિર કોઈને બતાવી શક્યો નથી તો બતાવનાર કઈથી પાક્યા છો? અને તારે બતાવો તારે માં ને બાપા બે ને બતાય છે, આ ગાયો નું ક્યાં બતાવે કઈ તમને સમજો મને સાહેબ ની કેવી મોટી ભૂલો ચાલતી છે એમના પૂરતું એન્ગેજમેન્ટ મળ્યો. ચાલો આવું ગાયો લાવીએ જે કાઢવું ત્યાં ત્રણ કાપવાની ખાસ કેટલા સેન્સિટિવ પ્રજા શું થશે શું માટે મા બાપ ને કથા મા બાપ કપાઈ ગયા છે બધા હાલ હવે શું થશે ભગવાન ને પૂછ્યું ભાઈ આ શું છે અમારી ભૂલ કઈક 100% ભૂલ છે કઈક ભગવાન એવું આ બતાવવાની વાત જ નહીં કરવાની કઈક ના બતાવવાના ભાવ કરવાના શું કે છે બચાવવાના ભાવ કરવાના હા આવી છોડાવી લેવાની નહીં મનમાં ભાવ કે અરે ભગવાન આ કેમ કરી ગાય બચે બતાવવાનો ભાવ કરો બચાવવાનો ભાવ કરો એ તો સમજ્યા ને કરતા પણ નહીં લાવવાનું બરાબર સમજાયું નહીં દાદા આપો બતાવવાનો ભાવ કરવાનો તમારે તમે કોઈ પણ વસ્તુ ખરાબ કરતા હોય હા તમને કહે કે તમે આવું કરો છો એટલે તમે પછી શું કરો જે કરો છો તેના ઉપર શું કરો હા એનો બચાવ કરો એટલે એ વસ્તુ એ દુર્ગુણ અને તે વધ્યો પાછું પોતે બચાવ કર્યો ના વધે જ ના વધે વધે જ ના વધે હા તમારે તો શું જ કરવાનું હોય કે ભાવ કરવાનો હોય કે આ ભણે ના હોય પછી ઉમાકાન ગમે તે કરતો હોય શું ના પણ તમારે ભાવ કરવો તો આ મને ના હોય તો મને ના થયું ને ઉમાકાન જે કરી રહ્યા છે ને તે ડિસ્ચાર્જ થયું છે કે તૂટશે નહીં આજે શું છે ડિસ્ચાર્જ થયું છે એકદમ અને ભાવ એ ચાર્જ કરો એ ચાર્જ સ્વરૂપ કહેવાય ચાર્જ તો માટે જૂનું જૂનું ચાર્જ બગડી ગયું હોય તો નવું ચાર્જ સુધારો રહેશે ઠીક છે હા નવું ચાર્જ સુધાર ચાર્જ સુધારવાનો છે તેના બદલે કઈનું કઈ થઈ ગયું હા મારા સાથીઓ એવું કહે છે કે મનની અંદર જન્મતા કેટલીક ઇન્સ્ટિંક્ટ કાયમ દરેકની અંદર હોય છે ગ્રેગારિયસ ઇન્સ્ટિંક્ટ કોઈનું રક્ષણ કરવું ભેગા રહેવું સ્નેહથી રહેવું પછી કોઈ વખતે ઈર્ષાની ઇન્સ્ટિંક એ બધી ઇન્સ્ટિંક કાયમ રહેતી હોય છે એટલે માણસ ઇન્સ્ટિંક્ટિવ અને ઇમ્પલ્સિવ હોય છે કેટલીક ઇન્સ્ટિંક માણસની અંદર હોય છે દાખલા તરીકે ગ્રેગારિયસ ઇન્સ્ટિંક છે ભેગા મળીને રહેવું કોઈને એટલા ગમે નહીં બધા ભેગા થવું સમાજ માણસો ભેગા થાય સમૂહમાં રહેવું પછી કોઈ નાના બાળકને કોઈ લડતું હોય કોઈ જાનવરને કોઈ મારતું હોય તો તરત એનો હાથ પકડાઈ જાય વિચાર આવ્યા વગર એને ઇન્સ્ટિંક્ટ કહેવામાં આવે તરત જ થાય વિચાર મેં એને અધ્યવસન કહે છે અધ્યવસન ઉભો થાય છે હા એ ક્રિયા બિયા બધું થઈ જાય એના હા થઈ જાય એમાં કદી વિચાર કરવું પડે ના વિચાર વગર જ દાખલા તરીકે આ ભાઈ મને કહે કે તમે તો પગપગ કરતા કર્યા કરો છો તો સેજ આમ થઈ જાય કોઈ એમ કે તમે કારના બકબક કર્યા કરો તો એકદમ મનની અંદર થઈ જાય પછી વિચાર આવે આવું શું આપણે અહીં રસ્તે જતા હોય ને તે જોવામાં ના આવ્યું હોય કંઈક બીજી જગ્યાએ બીજો વિચાર કરતા કરતા જતા હોય અને એકદમ સાથે એક ખાડો આવ્યો એકદમ એકદમ એ થાય છે અને એકદમ કૂદકો મારી દે હા વિચાર કર્યા વગર સિમ્પલ છે વિચાર કર્યા વગર કૂદકો મારી દે કેટલી શક્તિ હોય છે અંદર હા એવી શક્તિ એને શું કહે છે એને ઇમ્પલ્સ કહે છે હા એને ઇમ્પલ્સ ઇમ્પલ્સિવ કહે છે અને એડ્રિનલ ગ્રંથિ એને લીધે કામ કરતી હા એ બધી બહુ શક્ય છે. એ શક્ય ના કારણે આપણું જગત ચાલી રહ્યું. જ્ઞાન મળ્યા પછી આ બધું બંધ થતું જાય. કોંકરી નાખ્યો જે કાળો પડ્યો એટલો જ નહીં, પણ આગળ પેલો ગોળ પંડ થયા ગોળ કુંડા ત્યાં સુધી થાય અથડાય કિનારે પછી બીજું ભમણ ગોળ કુંડા અથડાય એટલે આવી રીતે જગત ચાલી રહી છે. એટલા માંથી સ્પંદન થી ઉભું રહી શકાય. સ્પંદન થી તમે જયારે બિલકુલ કોંકરી નાખવાની બંધ કરશો ત્યારે તમારું કુંડાળું અથડાશે ને શું ભાઈ? પણ પાછલા અથડામણ છે ત્યાં સુધી તમે નહીં નાખો તો પણ પાછલી અથડામણ દેખાય. પહેલાનો કુંડાળો કહેલો હોય તો શું અથડાવું શું? પણ જયારે જયારે તમે બિલકુલ બંધ કરી દેશે એટલે પછી બંધ થઈ જશે. બંધ કરવાનું આપણા હાથમાં જ હતા ના? આપણા હાથમાં જ નથી આ બંધ કરવાનું. જ્ઞાન જ બંધ કરે છે. જ્ઞાન બંધ કરે છે. અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદન ને બંધ કરે છે. અહીંયા આગળ છે એક પીસી છે એમાં દોરો પાડો છે. જય દોરો પાડો છે શીશીમાં પર લખેલું છે પોઈઝન. પોઈઝન પર લખેલું છે. પોઈઝન લખેલું છે. આજુબાજુ બીજી ચીજો હોય ને ત્યાં બી કોઈ કોઈ ગરી ચીજ હોય ગરી આખો તો તેના આધારે છોકરા પેલું શું ભાગો મારી જાય મારી જાય મારી જાય ત્યારે છોકરાને શું કેવું પડે? કેવાના હરીશ નહીં. શું કેવું પડે? અને હરશો નહીં. એટલે છોકરાને મેં વિચાર આવે કે શું હશે એમાં એવું તે પણ આપણે પોઈઝન શું એને પાછું સમજાવવું પડે. હા તારે આપણે એમને સમજ પાડવી પડી. પેલા કાકા પેલા મરી ગયા હતા પણ તારે એ આ ખાવાથી મરી જવાય. શું મરી જવું એટલે શું થાય? આપણે કાકા દાખલો દેખાડીએ એટલે છોકરો વાત ને કઈક પહોંચે પહોંચે પછી અરે નહી એવી રીતે આ જ્ઞાન પહોંચે પછી અરે નહી જ્ઞાન પહોંચે નહીં ત્યાં સુધી અડે નહી. એટલે આ બંધ કરવાનું બંધ કરવું એટલે શું? જ્ઞાન પહોંચ્યું નામ એનું નામ જ બંધ. શું કરી જ્ઞાન છોકરો પછી અટકી જાય ને કામ કરી રહ્યું એ જ્ઞાન જ કામ કરી રહ્યું. તમે રાતે જાગો તો હું સુધાર પાછું ભમું આવે ભમું આવે. આપણે યાદ કરવું પડે. આ પહેલી વખત દાદા જ્ઞાન ક્રિયાકારી છે આ દાખલાથી સમજણ પડી. હે જ્ઞાન ક્રિયાકારી છે એવું સાંભળ સાંભળ કરતા હતા ઓટોમેટિક છે એવું સમજ સમજ. એ જળ જ્ઞાન છે. કેવું છે? જળ જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન એટલે શું? આપણે કહીએ બાબા પોઈઝન ઝેડીશ નહીં. ગુજરાતી કહે ઝેર ઝેડીશ નહીં. પેલો છોકરો વિચાર કરે ઝેર એટલે શું હશે? એની સમજણમાં આપણું જે ઝેર એટલે શું તો પછી અટકી જાય. એ જ્ઞાન ક્રિયાકારી છે. એની સમજમાં બેઠું એ જ્ઞાન ક્રિયાકારી. અને તમે ઝેર કહો તો એ ક્રિયાકારી જ્ઞાન નથી. તમે સમજાયું? બરાબર સમજાયું દાદા. આજે બરાબર સમજાયું. નતા સમજાય.